ભક્તિની વાત જુઓ તો ભક્તિ માર્ગમાં તો ગીતા તો અજોડ. હે અર્જુન, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સૂચ. તું જરાય શોક જ કર, મૂકી જ દે, તું હું તને બધા પાપથી છોડાવી દઈશ. શાસ્ત્રોમાં જે ધર્મો લખ્યા હોય, લોક ધર્મો જે પ્રચલિત હોય, એ બધા ધર્મો ભૂલી જા ને તું. આવું કોણ કે તમને, આવું કોણ કે તમને કે તું જ્યાંથી વાંચી ગયો હોય, કોઈ કથામાં સાંભળી ગયો હોય, જે હોય તે બધા, એ બધા ધર્મોને તું અત્યારે મગજમાંથી કાઢી નાખ. હું કહું એ ધર્મ પરમ ધર્મ, અને હું કહું એમ મંડ કરવા, એમ કરવા લાગી જા, હું તને પાપથી છોડાવીને મારી પાસે લઈ જઈશ. આવી વાત છોડી જ દે, સર્વ ધર્માન પરિત્ય, મૂકી દે બધા લોક ધર્મ, આ ધર્મ, આમ કરું તેમ થાય, આમ કરું તેમ થાય, એ બધું મૂકી જ દે તું. શ્રીજી મહારાજ એ ગામડેથી નીકળ્યા હતા, તે ભગતે બહુ આગ્રહ કર્યો, મહારાજ મારે ત્યાં તમે જમવા પધારો. મહારાજ કે ના, ઉતાવળ છે. મહારાજ મારું કંઈ ગ્રહણ કરો. મહારાજ કે તો ગોરસ એટલે દહીં લેતો આવે, તો માટલામાં લઈ આવ્યા. ભગતે આપ્યું. મહારાજે માણકી ઘોડી પર બેઠા બેઠા જમવા માંડ્યા. સુરા ખાચર ને બધા કાઠી દરબારો કે ભણે બાપા એકલો જમી જાય છે, આપણને પ્રસાદ નહીં આપે. એટલે મહારાજે કે મહારાજ થોડું થોડું આપો. તો કે ના, આમાં કોઈનો ભાગ નહીં. માણકી ઘોડી લઈને હાલતા જ થઈ ગયા મહારાજ. આ બધા પાછળ પીડ્યા. મહારાજને થયું કે આ લઈ લે છે. વચ્ચે નદી આવી, નદીમાં માણકી નાખી. સુરા ખાચર કે આ તો ભણે હમણાં બધું ઝપટ બોલાવી જાય છે. પડખે જઈને માર્યો ધૂંબો, માટલું ફૂટ્યું, આખું ગોરસ મહારાજને શરીર ઉપર અને માણકી ઘોડી ઉપર થઈને નદીમાં પડ્યું. કાઠીઓ એ ઘોડા ઉપરથી માર્યા ધુબાકા, અને ઓલે પાણીમાંથી દહીંના ફોદા હોય ને, વીણી વીણી મીંડા ખાવા. આરે મયારામ ભટ્ટ હતા, એ કે માળા કાઠાઓ અણગળ પાણી છે, અણગળ. તો સુરા ખાચર કે ભટડા તારો પોથો હમણાં બંધ રાખ, એ અણગળ નો હિસાબ પછી સમજી લેશું. ગાળેલું ન ગાળેલું અહીંયા એ વાત કરવા રહી તો પ્રસાદ વિયો જાય. અને વાત એ થાય, બહુ તો ધર્મ વાળો હોય કે આ તો અણગળ છે, એ કેમ ખવાય પીવાય આમાં, એ પોથો બંધ રાખ હમણાં. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. જુનાગઢમાં આપણે નારાયણદાસ સ્વામીની વાત કરીએ છીએ ને, એ પેલા કડિયા કાનજીભાઈ કડિયા કે ટાંકી બનાવતા હતા, અને એકાદશીનો દિવસ, ને નારાયણદાસ સ્વામી કે ભગત એકાદશી છે, કંઈ જમી લ્યો. તો કે ના સ્વામી, હું તો નિર્જળા કરું છું, સમજણો છું, ત્યારથી હું નથી કંઈ. વળી પાછું કીધું નારાયણદાસ સ્વામી, ભગત એકાદશી છે, બળનું કામ કરું, ઊંચી આટલું બધું, આ બધું અમને સાધુથી થોડું કોઈલું લાગે કે તમે થોડુંક કંઈક જમી લ્યો. સ્વામી રાજી રહ્યો, મને કોઈ કઠણ પડતું નથી. તમારી વાત સાચી, તમારી દયા સાચી, બધી વાત સાચી, પણ મને કઠણ નથી પડતી. હું તો પહેલેથી એકાદશીનો ઉપવાસ કરું છું. રમતા રમતા સ્વામી થઈ જાય મને, એટલે મને એની ચિંતા નથી. ત્રીજી વાર સ્વામીએ કીધું, ભગત થોડું કંઈ જમી લ્યો તો સારો, અને કડિયા ચુનાવડું મૂકી દીધું. ભાઈ જિંદગીભરના આવી રીતના વ્રત યોગીઓ છોડી ન શકે, સાધુ ન છોડી શકે. એને પકડી લીધો, મારે ચાંદ્રાયણ કરવું છે, પછી એનો હગો ગુરુ ક્યાંક મૂકી દે તો કે ના ગુરુ, એ નહીં મુકાય. ગુરુ કરતા વ્રત મોટા હોય, પોતાનો મતમોહ મોટો હોય, ન છોડે. એ ચુનાવડું મૂકી દીધું. સમજણથી ચાલી ચાલી પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષથી જે નિર્જળા કરતો, પાણી બુંદ ન પીએ ચોવીસ ચોવીસ કલાક, અને એને કે તમે આવી જાઓ જમવા, ફરાળ કરવા આવી જાઓ તમે. ઉતરી ગયા નીચે. હાલો સામે, વાહ, ધન્યવાદ દેવા પડે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આવો સાધુ બોલે છે, એમાં દોષ નો એ ઓળખી લેવો, નહીં તો બાકી તો બધા ભંગાવા ઘણા બેઠા હોય. હા, એ તો તમને ગરગા વિદ્યા પરિણાવી દે એવાય હોય, એટલે જોજો પાછા. ઓળખવા જોઈએ સાધુ, ઓળખ્યા પછી થાય વાત, નહીં તો તમે કયો સાધુ ને આજ્ઞા માનીએ છીએ એમ રેવા દેજો. સર્વ ધર્મવાન પરિચય છે. આવીને ભંડારે લઈ ગયા ભગતના ચોકામાં, એ પેલા મિસ્ત્રીને બેસાડ્યા, થાળી મૂકી. નારાયણદાસ સ્વામી, ભગતને મનમાં શું હોય કે હા, મોરૈયા સાંબાનો ખીચડી મૂકશે, બટાકાનો શાક મૂકશે, છાસ મૂકશે, બીજું તે દિવસ ક્યાં હતું કાંઈ લાવશે. તો સ્વામી રાજી રાખવા માટે જે મૂકે એ એકવાર આપણે પ્રેમથી જમી લેશું, પાણી પી લેશું, બસ સ્વામીને રાજી રાખવા. મોરૈયાની ખીચડી ને શાક ને છાસ હશે, જમી લેશું. ભગત ધૂન કરે છે, માનસિક કરીને તો આવ્યા છે. અને આવ્યા સ્વામી, ચૂરમાના લાડુ લઈને આવ્યા. ભાઈ એકાદશી એ જમાનો, આજે આજે વાત હોય તો અલગ છે, સારું કર્યું સ્વામી તમે રસ્તો સારો બતાવ્યો આજ તે, આવું હોય ત્યારે આ લાડુ જમાય, બહુ સારો રસ્તો કાઢી દીધો. તો એ જમાનો એવા ભક્તો પાછા કે સ્વપ્નમાં જો ભોજનનો સ્વપ્ન આવી જાય તો એકાદશીનો ઉપવાસ ભાંગી ગયો એમ પાપ માને, એવા બહુ ગજબ છે ચૂરમાના લાડુ. પણ ભગતનો શ્વાસે હેલ્યો નહીં, આમ ન થયું, વાહ આવો સાધુ આજ મને એને આથ્યા, વાહ મારા પ્રભુ કેટલો મારા ઉપર ઠાકોરજી રાજી, કેવો ગુરુ રાજી થયો હશે, આજે વ્રત નિયમ શાસ્ત્રો એક બાજુ મૂકી અને આજ મારો ગુરુ મારી માથે વર્ષ્યો છે. બોલો ચૂરમાના લાડુ એમ જ, અને નાંડા સામે આમ ઊભા છો, આમ જોવે છે કે ભગત અંદરથી કચવાય છે. સાધુ જુએ છે, એને લાડુ નથી ખવડાવવો, આપણા મનના ધાર્યા ધર્મ મુકાવવા છે. આમ જોવે છે આ ભગતની રેખાય બદલી નહીં, એમનું જાણે ફરાળનો શીરો કે ખીચડી જમતા હોય એમ જ જમી ગયા, એમ જ જમી ચડું કરી લીધું. ચહેરા ઉપર આમ કાંઈ પ્રસન્નતા, નાંડા સ્વામીનો આશીર્વાદ મળી જાય અને માયા અક્ષરધામમાં જતા ક્યાંય રોકે. એ ગીતા સર્વધર્માન, આનાથી સમર્પણ, આનાથી ભક્તિ, આનાથી પ્રેમ. પ્રેમ હોય ત્યાં સમર્પણ હોય, પ્રેમ હોય ત્યાં ત્યાગ હોય, તેમ પ્રેમ હોય ત્યાં સર્વસ્વ વિલીન થવાની તૈયારી હોય. હા પ્રેમ, પ્રેમ બહુ બધા કહે છે પણ પ્રેમ અને જાણે કોઈ. અને ભગવાન એમ વારે વારે કે અર્જુન, એ અર્જુન મન મના ભવ મદ ભક્તો મદ યાજી માં નમસ્કુરુ, યદ કરોશી યદ અસનાસી યદ જુહોશી દદાસી યદ યદ તપસ્યસી હે કૌંતેય તદ પુરુષ્વ મદર્પણ. અરે તું જે યજ્ઞ કરે, દાન કરે, તપ કરે, વ્રત કરે, અર્જુન તું જે ખાયે જે પીએ એ બધું મને અર્પણ કરી દે. પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, મને જે ભાજીનું પાંદડું પ્રેમથી કોઈ આપે હું તૃપ્ત થઈ જાય. અનનસ ચિંતયંતા માં યોજના પર્યુપાસતે, અર્જુન મારું મારા ચિંતનમાં જે ડૂબી જાય ને બસ હું એને સંસાર સાગરથી ઉધારી લઉં છું. એને મને બહુ પ્રિય છે અને મને જે મને પ્રેમ કરે છે અને બીજા કોઈને જે પ્રેમ કરતો નથી અર્જુન એ મને બહુ પ્રિય છે. અને જો અર્જુન આ મેં તને છે ને એ સખા આ વિશ્વરૂપ દેખાડ્યું ને, હા એ ઊંધા થઈ જાય ને તોય દેખાય નહીં, યોગીઓ જ્ઞાનીઓ આમથી આમ થઈ જાય ને તોય દેખાય નહીં, પણ અનન્ય ભાવે અવ્યભિચારી એવી અનન્ય પતિવ્રતા એવી ભક્તિથી મારું જે સ્મરણ કરે એને અર્જુન હું નજર સામે આવીને ઉભો રહું છું. દ્રષ્ટુમ જ્ઞાતુમ પ્રવેશતુમ શક્ય, એને મારું દર્શન પણ થાય, મારામાં પ્રવેશ પણ થઈ જાય અને મારા સ્વરૂપને તત્વત જાણી લે. માટે બીજું કંઈક કરવાનું નથી અર્જુન, મારામાં પ્રેમ કરવાનો અને મારું સ્મરણ કરવાનું. આનાથી જેવો સરળ ભક્તિ યોગ ક્યાં હોય. આવી સરસ ગીતાની સારભૂત વાતો છે. અને શંકરાચાર્ય જે ગીતાનું પ્રચલન કર્યું મહાભારતમાંથી કાઢીને, એમણે વેદનું પ્રચલન કર્યું, બૌદ્ધ ધર્મ વ્યાપી ગયો તો એની તમે જાણો છો ને, એટલે આપણે આમાં બે ત્રણ વાર ઉલ્લેખ થઈ ગયો છે, ત્યારે એણે વેદનો પ્રચાર કર્યો અને વેદ વિદ્યા સ્થાપન કર્યું. અને કેવું મોટું કામ કર્યું ભાઈ, બ્રહ્મસૂત્ર ઉપનિષદ અને શ્રીમદ ભગવદ્ ગીતા, આ શંકરાચાર્ય આમ સજળ બમ કરી દીધું એમ કયો, એવું આમ વજ્ર જેવું ચોટાડી દીધું કે કોઈ પણ ને કોઈ સંપ્રદાય પ્રચલિત કરવો હોય તો એમણે આ ત્રણ શાસ્ત્રોથી એને એનો મત સિદ્ધ કરવો પડે, આના ઉપર ભાષ્ય લખીને પોતાનો મત છે એને ક્લેરિફાય કરવો પડે. બ્રહ્મસૂત્રમાં ઘટાવો તમે જે તત્વજ્ઞાન આપો છો એ, ઉપનિષદમાં ઘટાવો છે તમારા મતને યોગ્ય ગીતા ઓલા ઉપનિષદ ઠેરવે છે, અને છેલ્લે કહ્યું ગીતા હા પાડે છે તો તમારો મત વૈદિક. બોલો આમાં શું એમની મોટું ઋણ ન ચૂકવી જાય એવું ચૂકવી શકાય એવું કાર્ય કે બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ બંનેનું જ જો વાત શંકરાચાર્ય રાખી હોત તો સંપ્રદાય તો ચાલી જાત, પણ લોકોમાં સમાજમાં શુષ્ક જ્ઞાનનું જ પ્રચલન બહુ થઈ જાત. કોરા જ્ઞાન, શુષ્ક વેદાંત બહુ પ્રચલન થઈ ગયા. પરંતુ ભગવદ્ ગીતા નાખીને શંકરાચાર્યે જે કાર્ય કર્યું છે એનું ઋણ ન ચૂકવાય એવું કર્યું. કે ઊંચી ઊંચી જ્ઞાનની વાત કરનારા, કદાચ ઊંચી જ્ઞાનની ભૂમિકા ભોગવનારા, એને પણ ગીતા પકડાવીને ભગવાનના સાકાર રૂપનું વર્ણન કરતા કર્યા. ભગવાનના અવતારવાદનું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કૃષ્ણના મગજમાંથી ખસે ને એવું ઠસાવી દીધું. અને યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, જ્ઞાની હોય તોય ઘણા એવા થયા છે ને ઉડિયા બાબા, આપણે રામકૃષ્ણ પરમહંસ એ વેદાંતી છે પણ રામ રામ કરે. આ ગીતા સાહિત્યનો પ્રભાવ છે. કરપાત્રીજી મહારાજ ને એવા કેટલા બધા થયા વિદ્વાનો જેને વેદાંત એટલે પ્રખર વેદાંતિઓ બધા. પણ ગીતા આવે ત્યારે એનું બ્રહ્મ જ્ઞાન છે ને એ ભક્તિમાં લીન થવા માંડે. એટલે ભક્તિ રસને જે ટકાવી દીધો એ આ ગીતાનું પ્રચલન કરીને બહુ મોટું કામ કર્યું. શુષ્ક જ્ઞાનમાં સમાજ પડ્યો રહે એને ભગવાન શંકરાચાર્યજીએ ગીતાથી રસયુક્ત ભક્તિયુક્ત ભગવાનના શરણ અને જપ કરતા કહ્યું. વેદાંતિ હોય હો પણ હરે કૃષ્ણ કરતા દેખાય. હશે થોડા ટકા એવા છે કે જે હાલ શુષ્ક આજે કોરા રહી ગયા છે એવા હોય, પણ મોટું યોગદાન ગીતાનું ભક્તિ રસથી સભર કરી દીધો સમાજને રાખી દો. પછી તો વલ્ભાચાર્યજી આવ્યા, ભાગવતનું પ્રચલન થયું, બધી વાત બરાબર છે. પણ જ્ઞાનીઓ માટે આ ભક્તિ રસ પાનાર એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. આવડું મોટું યોગદાન છે. હવે ભગવદ્ ગીતા આવું શાસ્ત્ર તમે જાણો છો, એને શ્રીજી મહારાજે પ્રિય ગ્રંથ ગણ્યો છે અને એના ઉપર રામાનુજાચાર્ય લખેલું ભાષ્ય ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે એ અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે. પણ ભાઈ આ બધી મેં તમને વાત કરી એ ગીતામાં છે જ, પણ એને કોઈ ખોલે તો ને, એવી જ વાતો વચનામૃતમાં હોય પણ કોઈ ખોલે તો ને, હે સાહેબ કોઈ ખોલે તો નીકળે ને. એક જણો છે ને, બહુ તમને આમ આશ્ચર્યકારી વાત કરું, આ પુસ્તકના સ્ટોરમાં ગયો એક જણ, ત્યાં જઈને કે શોપકીપરને દુકાનદારને મને 50 પુસ્તકો આપો. આ બનેલી વાતો મુંબઈમાં. અને પેલો દુકાનદાર કે તમે નામ આપો, તમારે ક્યાં ક્યાં 50 પુસ્તકો જોઈએ છે. પેલો કે 5 લીલા રંગના પૂઠાવાળા, 5 લાલ રંગના પૂઠાવાળા, 5 કાળા રંગના પૂઠાવાળા, 5 સફેદ રંગના પૂઠાવાળા, 5 લીલા રંગના પૂઠાવાળા, 5 બ્લ્યુ રંગના પૂઠાવાળા, 5 પિંક કલરના પૂઠાવાળા. પેલો દુકાનદાર તો જોઈ રહ્યો કે તમે આવું કેમ કહો છો, તો કે મારે તો આલમારી શણગારવી છે. શોકેસ શણગારવો છે પુસ્તકનો, અંદર શું છે એ મારે કઈ લેવા દેવા નથી. જે આવે એને એમ થાય કે બહુ ધાર્મિક માણસ છે, અને આમ શો લાગવો જે કલરના પટ્ટાથી, એટલે આ જુદા જુદા રંગના મને 5-5 એવા પુસ્તકો આપ. બાહ્ય રંગ સરસ લાગે, શેડ લાગે કલરનો, શું કેવું આ આ લોકોને. અરે ઘણાના ઘરમાં પુસ્તકો પડ્યા હોય પણ ખોલે તો ને. અરે ગામ નામ ઠામનું ઠેકાણું નહીં આપવું, પણ રીતસર મારા જીવનમાં બનેલું. એક જણાને ત્યાં અમે ગયેલા ને, 2 દિવસ રોકાયા, એટલે કાંઈક પુસ્તકની જરૂર પડી. એટલે પરદેશમાં બધા આપણી સાથે જ ના હોય, એટલે મેં કીધું આ પુસ્તક ક્યાંય મળે ખરું. પેલો કે આપણે ત્યાં જ મળે. મેં કીધું આટલું મોટું દળદાર પુસ્તક અહીંયા દરિયા પાર આપણે ત્યાં મળે છે, માગો એ પુસ્તક મળે. હાલો લઈ ગયા ખરેખર મને રૂમમાં, મોટો કબાટો મારા સંપ્રદાયના ને સંપ્રદાયથી બીજા ને પુસ્તકો દળદાર આખા ભાઈ આમ ભરેલા. જોઈ રહ્યો ખુશ થયો. મેં કીધું આમાં તમે કેટલા વાંચેલા, મને કે એક પણ નહીં, એક પણ મેં વાંચ્યા નથી. બસ આપણને શોખ શું રાખવાનો, હાલ ખરેખર એને એક પણ પુસ્તક નહીં વાંચે. આવા હોય છે નમૂના. તે બધાનો અર્થ શું, ખોલી જ નહીં. તમે હરિભક્તો હો, તમારે તે ભક્તો ચિંતામણી હોય, વચનામૃત હોય, બધું જ હોય, હરિલીલામૃત હોય, ઘનશ્યામ લીલામૃત હોય, સત્સંગી ભૂષણ હોય, સત્સંગી જીવન હોય, પણ ખોલે નહીં તો? ખોલે તો થાય ને. આપણે ગીતા પ્રેસ ગોરખપુર એનું મેગેઝીન આવે છે, સંસ્થાનું કલ્યાણ માસિક હિન્દીમાં આવે છે, એમાં થોડા વર્ષો પહેલાં સત્ય ઘટના એમણે લખેલી, એ હું તમને કહું. દેહરાદૂન બાજુ યુરોપમાંથી પાદરી આવેલા, અને એ પાદરી વર્ષો પહેલા ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે, એ પાદરીનું નામ હતું મિસ્ટર સ્કોટ. સ્કોટ તો એ બધે ફર્યા ઉત્તર પ્રદેશના તે બધે, અને બધે, પણ એ વિચારવાન પુરુષ. એટલે એને વિચાર આવ્યો કે આ દેશની અંદર ઘણા લોકો હિન્દુઓ ખ્રિસ્તી ધર્મ અપનાવી લે છે, અને એ કઠણ પણ નથી, પણ એક વાસ્તુ તો મારે સ્વીકારવી જ જોઈએ. પેલો પાદરી કહે છે કે ખ્રિસ્તી ધર્મમાં આવે છે કોણ? કે જે લોકો ગરીબ છે, એ કપડાં લત્તા કે ખાન પાન કે શિક્ષણનો અભાવ ભોગવે છે, એને કંઈક મળે છે અને એ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, અથવા તો જેને સમાજ અસ્પૃશ્ય ગણે છે, તિરસ્કાર કરે છે, તરછોડાયેલા છે, એવા લોકો તરત ખ્રિસ્તી ધર્મ અપનાવે છે. પણ સમજીને કોઈ ખ્રિસ્તી ધર્મ અપનાવતો નથી. આ બિચારા ગરીબાઈના માર્યા, તિરસ્કૃત થયેલા એવા લોકો ખ્રિસ્તી થાય છે, સમજીને કોઈ નથી થતું. આ માણસ પ્રામાણિક, એટલે એને થયું કે મારે લોકોને એવી રીતે ખ્રિસ્તી ધર્મ અપનાવવાળો છે કે જે મારા ખ્રિસ્તી ધર્મની ખૂબીઓ જાણીને ખ્રિસ્તી ધર્મ અપનાવ. એટલે ભણેલા ગણેલા લોકો આવે, આ તો ગરીબ લોકો આવે છે. એટલે એમણે શું કર્યું, બાઇબલમાંથી ઉત્કૃષ્ટ વિચારો હોય ને, ખૂબીઓ, શ્રેષ્ઠ વિચારો જે આપણને હલાવી નાખે, માનવ જાતને વિચાર કરતા મૂકી દે. બૌદ્ધિક માણસ હતો, વિચારવાન હતો, વેલ એજ્યુકેટેડ પર્સન હતો, અને ભણેલાઓને આવી રીતે મારે ખ્રિસ્તી ધર્મ સમજીને અપનાવે એવી એને તમન્ના જાગી કે આ ગરીબાઈનો લાભ એ ખોટી વાત છે. એટલે એમણે ઊંચી ઊંચી વાતો ખોળી ખોળીને ભણેલા ગણેલા લોકો આગળ એમણે ખ્રિસ્તી ધર્મની વાતો કરવા માટે. હવે જોજો મજાની વાત, એ જેવી વાત શરૂ કરે ત્યાં કોઈ ને કોઈ બોલે કે તમે જે કયો છો કે આ કશે નથી, સાંભળો આ રામાયણમાં છે, એમ કરી ચોપાઈ બોલે. વળી બીજી કંઈક એવી ઉત્કૃષ્ટ વિચાર બાઇબલનો રજૂ કરે કે આ ગીરી પ્રવચનનો આ ટુકડો છે, એ જેવો પૂરો કરે ના કરે ત્યાં કોઈ ડોસો બોલે કે આ આ મારા કબીર સાહેબે કીધું છે, આખું ભજન બોલી નાખે, તુલસીદાસનું પદ બોલે, આ અમારે ગીતામાં કીધું છે, આ અમારે મહાભારતમાં કીધું છે, તે પેલો જ્યાં જાય ત્યાં પાછો જ પડે, આ અમારા રવિદાસના ભજનમાં છે. પેલા ને થયું કે આ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ આવા બધા કવિઓના પદમાં પણ બાઇબલને ટક્કર મારે, અને વાત સાચી, કવિ ઉપાડ કરે, એમાં બાઇબલ તો ક્યાંય તણાઈને છેડ સાગરમાં પહોંચી જાય, ગોયતું ન પડે, પૂઠું જડે ને કાંઈ જડે નહીં. આપણે સામાન્ય કવિઓ શું ને ભોજો ભગત ઉપાડતો હોય, હાલો ને કીડી બાઈ ની જાન ના મકોડા ને મોકલ્યો માળવ્યો લેવા ગોળ, હાલો ને કીડી બાઈ ની જાન માં, ગમે તેટલા પાદરી ઊંધા થઈ જાય તોય અર્થ કોઈ જડે નહીં. અને પેલું એ જ નવીન લાગે, કીડી બાઈ ની જાન શું વળી. ગજબ છે. અને કબીર સાહેબની ઉલટ વાણીમાં તો એ કોઈ ભલભલા ગોથા ખાઈ જાય. નાવ મેં નદિયા સમાય, લે આલે કરવા, નાવ મેં નદિયા, નદિયા મેં નાવ સમાય, નાવ મેં નદિયા સમાય, પાણી મેં મીન પિયાસી, પાણીના સાગરમાં સરોવરમાં માછલું તરશ્યું, પાણી મેં મીન પિયાસી, ગોથા મારે તો અર્થ જડે. પાદરી પાછો પડી ગયો, કે તો ગામડાના લોકો જેને આપણે માનીએ છીએ ગભણ છે, એ તો આ સામો સામ ચોપડે છે. એટલે હવે વિચાર બદલ્યો એણે કે હવે હું મારી ખ્રિસ્તી ધર્મની ખૂબીઓ શ્રેષ્ઠ વિચારો તો કહું જ, પણ એની સાથે સાથે હિન્દુ ધર્મની જે ખામીઓ હોય ને એ જો રજૂ કરું ને તો લોકોને પોતાના ધર્મમાં ખામી છે એ દેખાય અને પછી મારામાં આવે. માણસ પ્રયત્ન કેવો કરે છે જો, એટલે પછી એને વિચાર થયો કે હિન્દુ ધર્મની ખામીઓ મારે ખોળવી કેવી રીતે, હિન્દુ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરવો પડે. એટલે જેને તેને પૂછે કોઈ હોય ને મિત્રાચાર્ય તો કે હિન્દુ ધર્મનો અભ્યાસ કરવા માટે શું કરવું, તો કે હિન્દુ ધર્મનો ગ્રંથ તો મૂળ વેદ છે એટલે વાંચ, હવે એમાં ટપ્પો પડે નહીં. સહસ્ર શીર્ષા લખ્યું હોય પણ બોલવા જાય તો ઓમ સહસ્ર શ્રી રેખા, એટલે રેખા ક્યાંથી નીકળી અહીંયા, આમાં શીર્ષા લખ્યું છે રેખા નીકળે, એ તો વેદ સાહિત્ય છે, ગોથા મારી જાય કઈ ખબર પડે. અને સંસ્કૃત તો એને હોય નહીં, ઉપનિષદમાં કઈ ટપ્પો પડે નહીં. એટલે કોઈ કીધું સાહેબ તમે એ રહેવા દો, તમારે હિન્દુ ધર્મનો અભ્યાસ કરવો હોય ને તો એનો સારભૂત ગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા, એને વાંચી લ્યો એટલે તમને હિન્દુ ધર્મ સમજાઈ જાય એમ. હા, એ પાછું ઇંગ્લિશ ટ્રાન્સલેટેડ એને કોઈ આપ્યું, સંસ્કૃતમાં તો પડે જ નહીં, કઈ ખબર પડે નહીં. મામ કહા પાંડવા કિમ કુરવત સંજય, બોલવા જાય તો લવોય વળે ને મામ કહા. આપણે યોગ શબ્દ નથી બોલી શકતા, રામ શબ્દ નથી બોલતા બોલી શકતા, એ પાછળ બધા આકાર લગાડે ત્યારે તો ઉચ્ચાર થાય યોગા રામા, તો આપણા લોકો બોલે રામા શું કરો યોગા કરીએ છીએ. એટલે તમે તો યોગ બોલો, તમે શું કામ યોગા બોલો છો, યોગા કરીએ છીએ, યોગ કરો છો બોલો ને, એને તો બોલી નથી શકાતું, જીભનો લવો નથી બોલતો. આ આપણે આ ચરોતર બાજુના ચરોતર નહીં પણ આ ક્યાં પ્રદેશ છે એ ગમે હોય તો અળો ન બોલી શકે, થારી કરશ્યો ગોરો, થારી કરશ્યો ગોરો, ગોળો ન બોલી શકે ગોરો. અને ક્યારેક ક્યારેક તો એવું કરી મૂકે તમે વાત મૂકી દો. એક જણો એને કહેતો હતો કે હું તમારે ઘેરે ગયો ત્યાં તમારા ભાઈ મર્યા, એને કેવું તું મળ્યા, હું તમારે ઘેરે ગયો ત્યાં તમારા ભાઈ મર્યા, પછી હાલ્યો આવતો તો ત્યાં સામે તમારા ભાભી મર્યા, તમે અહીંયા ચોરે મને મળ્યા તો તમે મર્યા, તો મારે તો મેર મરી ગયો, કે કેટલાને માર્યા એને. એટલે પછી એમણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયેલી ગીતા વાંચી, પણ કયા ભાવથી, ખોટ ખોળવી છે, પેન્સિલ લેટર પેડ પેડ સાથે બધું બધું તૈયાર, લાલ લીલી પેન્સિલોનો થોકડો, ક્યાંય દેખાય તો તરત મારે નોટ કરવી, અને હિન્દુ ધર્મની જે કંઈ ખૂબીઓ ખામીઓ છે એ લોકોને આગળ મૂકવી અને ખ્રિસ્તી કરવા. આવી તમન્ના વિચારવાળો અને બુદ્ધિવાળો માણસ, પણ એક માણસ પ્રામાણિક તો હતો જ, એટલે એણે જાણ્યું કે ગરીબીનો લાભ ન લેવાય. એટલે પ્રામાણિક તો ખરો, વિચારમાં થોડી એટલી સાત્વિકતા ખરી, જોવો શું થાય છે. અને એને ગીતા વાંચવાનું શરૂ કર્યું ઇંગ્લિશમાં, સંસ્કૃતનો તો રસ નથી જ, સંસ્કૃતમાં હોત તો શું થાત એ માણસને. પણ જેમ જેમ વાંચતો ગયો, જેમ જેમ વાંચતો ગયો, જેમ જેમ વાંચતો ગયો, એમ હાથમાંથી ક્યારે પેન્સિલો છૂટી ગઈ એ ખબર પડી નહીં, વાંચતો જ ગયો. એક દિવસ, બે દિવસ, હવે ગીતામાં તો ભાઈ એમાં ક્યાંય હિન્દુ ધર્મનો નામ ન આવે, હિન્દુ નામ જ ના આવે, ખોલો ત્યાંથી આખા આખા માનવ જાતની સઘળી સૃષ્ટિની વાત આવે, અને જે ભગવાન પરોક્ષની વાત કરતા હોય એ સામો સામ હોંકારા દે એવી વાત આવે, તું ફાંફા ક્યાં મારે, એ જે કહેવાય એ હું છું. અમને ઓસ્ટ્રેલિયા અમે ગયેલા ને ત્યાં અમે હરે કૃષ્ણના મંદિરમાં ગયા, ત્યાં ઓસ્ટ્રેલિયા ધોળિયો હતો ને એ રાધાકૃષ્ણની સેવા પૂજા કરતો હતો ઇસ્કોન મંદિરમાં, એટલે અમે પછી બહુ સેવા પૂજા અંતે બધું કર્યું, પછી આવી બેઠા થોડી ઘણી વાત કરી, એટલે અમે પૂછ્યું કે તમે તો આ દેશના જન્મ, તો કે હું અહીંયા જ બોર્ન થયેલો, તો તમને આ કૃષ્ણની ભક્તિના કેમ લાગુ પડી, તો કે હું જ્યારથી ભણ્યો સીએનું ભણતો હતો ચાર્ટર્ડ એકાઉન્ટ, પણ મને સતત થાય કે બાઇબલમાં કહે છે એ ભગવાન હોય કેવો, પરમ પિતા પણ હોય કેવો, પરમ પિતા પરમ પિતા પરમ પિતા કરી રાખે છે, પણ એ પરમ પિતા કોણ અને કેવો એ મને ક્યાંય સેટિસ્ફેક્શન સંતોષ મળે નહીં. એમાં અહીંયા ઇસ્કોનના સંતો આવ્યા અને એમનું પ્રવચન હતું અને હું એમાં પહેલી વાર બેઠો, અને એમણે ડાયરેક્ટ જે કીધું કે જે કોઈ પરમ તત્વ જગતનું સ્રષ્ટા છે, કરતા હતા ધરતા છે, એ અમારો કૃષ્ણ છે, એમ મને કહ્યું અને મને પિયર્સન આમ છેદ કરી ગયું. વાહ, હું જેને ખોળતો હતો એ આ કૃષ્ણ છે. બસ પછી પ્રવચનમાં જવા માંડ્યો અને મને લગ્ન લાગી, મેં સંન્યાસ લઈ લીધો અને આજે હું કૃષ્ણની ભક્તિ કરું છું. સામી સામી વાત. એટલે આ ગીતામાં કે હિન્દુ ધર્મનું તો નામ ના આવે, પૂરી માનવ જાતની વાત આવે. અને બીજી ખૂબીની વાત તો તમે જુઓ ગીતાની એ છે કે જ્ઞાની કોણ, ભક્ત કોણ, યોગી કોણ, સંન્યાસી કોણ, તો એમાં કંઈ એવું તો આવે જ નહીં કે જેણે ટોપી પહેરી હોય, ભગવા પહેર્યા હોય, માળા પહેરી હોય, સિંગલ માળા પહેરી હોય, ડબલ માળા પહેરી હોય, આવું તિલક કર્યું, ઊભું તિલક કર્યું, આડું તિલક કર્યું હોય, કાન છેદીને પહેર્યું હોય, એવું કાંઈ એવું તો શરીરની કોઈ વેશભૂષાનું વર્ણન નથી. સંન્યાસી કોણ? તો યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, એ અર્જુન સંન્યાસી, જ્ઞેય સ નિત્ય સંન્યાસી. અર્જુન એને હંમેશા ને માટે સંન્યાસી જાણો. કોને? તો કે જે કોઈનો દ્વેષ કરતો નથી ને કોઈની પાસેથી કઈ આકાંક્ષા રાખતો નથી એને સંન્યાસી જાણવો. હવે ક્યાંય પાટલી વાળે છે કે નથી વાળતો, ખાલી આમ પહેરી લે છે એવી લુંગીની જેમ ધોતી પહેરનારો એવો સંન્યાસી, માથે ચોટલી નથી રાખતો, ઉપવીત પણ નથી રાખતો, એને અર્જુન સંન્યાસી જાણવો, એવી વાત એમાં કઈ આવતી જ નથી. આ કેવડી મોટી વાત કરી કે જે કોઈનો દ્વેષ ન કરે, કોઈની સાથે શત્રુતા નહીં, કોઈની સાથે મિત્રતા નહીં, જે બધા ભાવથી પર રહે, સંસારના બધા આસક્તિઓ જેની ખરી ગઈ એને તારે સંન્યાસી જાણવો. એનો તો તાજુબ થઈ ગયો. ભક્ત કોને જાણવો? તો એના લક્ષણો ગુણ વાંચી જ આવે. યોગી કોણ જાણવો? તો એના ગુણ લક્ષણની વાત આવે. આને થઈ ગયું ઓ હો હો હો, શું આ હિન્દુ ધર્મનું સાહિત્ય છે! હું તો નીચે સામાન્ય લોક સમજી શકે એવું એક નાનકડો ગ્રંથ વાંચી રહ્યો છું. પણ વાંચતા વાંચતા વાંચતા જેમ જેમ ગયો, આહા, પછી તો હાથમાં લે અને આંખમાંથી પાણીની ધાર થાય. થોડું વાંચે અને ઉદ્ગાર શું નીકળે ખબર છે? ઓ માય લોર્ડ કૃષ્ણા, ઓ માય લોર્ડ કૃષ્ણા, ઓ માય લોર્ડ કૃષ્ણ. ઘરમાં મંદિર બનાવ્યું કૃષ્ણનું, બાઇબલને એક બાજુ મૂકી દીધું અને કૃષ્ણની ભક્તિમાં ગીતા વાંચવા માત્રથી ડૂબી ગયો. પણ મૂળ વાત ખોલે તો ને, ખોલે તો ને. આ કલકત્તામાં મણિલાલસિંહ પારેખ, થોડા ઘણા વર્ષો થયા, એ પાદરી હતા, કૃષ્ણ ધર્મનો પ્રચાર કરતા હતા, આમ ભારતીય મણિલાલ પારેખ. પણ પછી આ સ્વામિનારાયણ સંપ્રદાયનો આજથી ઘણા વર્ષો પહેલા જે ઉદય થયો તો એ બધું જોવે એટલે વિચાર થાય કે મારો આ કૂદકે ભૂસકે વધે છે, તો આમાં આવું શું છે? હું થોડો જો જાણી લઉં તો ખ્રિસ્તી ધર્મનો પ્રચાર આસાનીથી થાય. તો એ મણિલાલભાઈએ સ્વામિનારાયણ સંપ્રદાયનો અભ્યાસ કર્યો. ભાઈ એ વચનામૃત, એ શિક્ષાપત્રી, એ બધું વાંચતા ગયા, એવા રંગાઈ ગયા કે એને શ્રી સ્વામિનારાયણ નામનું આટલું દળદાર પુસ્તક લખ્યું અને એને શ્રીજી મહારાજે દર્શન આપ્યું. રંગાઈ ગયો મહારાજ. 1936, 1960, 1981, 1980 એમાં છેલ્લી આવૃત્તિ, આ ત્રણ આવૃત્તિઓ અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ શ્રી સ્વામિનારાયણ મણિલાલસિંહ પારેખ ઇંગ્લિશમાં છે એ પુસ્તક એમણે પ્રકાશિત કરેલું. 1980માં છેલ્લી આવૃત્તિ હતી, પછી બહાર પડી નથી. પણ જૂની પ્રત ક્યાંય મળે તો મેં નજર કરેલી, અદ્ભુત શું એમણે ચેપ્ટર્સ બધા લખ્યા છે. વિક્ટરી ઓન ડેથ, મૃત્યુ ઉપર વિજય, આ તે બધી, અને મિરેકલ્સ ને ચમત્કારો ને ઐશ્વર્યો ને પ્રતાપો, રંગાઈ ગયો. ભગવાનનું દર્શન, સહજાનંદ સ્વામીને દર્શન આવ્યું. પણ ખોલે તો ને, મૂળ વાત ખોલે તો ને, હે, ખોલે તો. અરબસ્તાનમાં રાબિયા થયા, મુસ્લિમ સંત ફકીરા, હે, તો કુરાન વાંચતી હતી, એમાં કુરાનમાં આવ્યો વાક્ય કે શૈતાન સે નફરત કરો, તે પેલી રાબિયા એના પર લીટો મારી દીધો, છેકી નાખ્યો. અને કુરાનમાં કોઈ લીટો મારે ને મારી જ નાખે, એ બધા ફકીરોને ખબર પડી કે રાબિયાએ કુરાનમાં ચેકો માર્યો છે, એટલે આવું ટોળું. પણ રાબિયાની પ્રતિભા એવી કે કોઈ હાથ અડાડી ના શીખે. બેઠા, પૂછ્યું કે તમે આ શું કરી બદતમીજી? તો શું? તો કે કુરાને શરીફમાં તમે ચેકો મારી દીધો. તો કા, પણ મેં સેના ઉપર માર્યો છે, તમે જુઓ. એટલે વાક્ય બતાવ્યું, શૈતાન છે નફરત કરો, હા, પણ કુરાનમાં ચેક ચાક ના કરાય, પવિત્ર કુરાન. તો કે ભાઈ, શૈતાન છે નફરત કરો એ વાક્ય ખુદાનું ના હોય, અલ્લાહનું ના હોય, અને પૈગંબરનું પણ ના હોય. મારો આત્મા એવું કહે છે કે આમાં કોઈ નાખેલું છે, તો એમ તમે કઈ રીતે કહી શકો? પછી જે રાબિયા બોલ્યા છે કે જો સાંભળો, જેણે એક વાર કુરાન પઢી લીધું એને પછી શૈતાન દેખાય જ નહીં, દેખાય તો એને કુરાન પઢ્યું નથી, તો એને કુરાન પઢ્યું જ નથી. એક વાર કુરાન પઢી જાય એને પછી ક્યાંય શૈતાન દેખાય જ નહીં. વારે વાહ, કિંચિત અધીતા. અધ્યયન કોને કર્યું કહેવાય એની વાત ચાલે છે. હવે પુસ્તક હોય એનો મતલબ નથી, વાંચી જઈએ એનો પણ મતલબ નથી, પણ એક વાર કુરાન જેને પઢ્યું એને પછી શૈતાન દેખાય નહીં.